અત્યારે બોલે છે કોઈ પણ બેઠે બોલે એમાં નથી શિક્ષણ હજી શબ્દ નથી ગુણ સારા ગાઈએ ત્યારે ગુણ નથી ગાઈએ તેને વસ્તુ થાય અમારા કામ તે નહીં મળશે કામ થયું અમારા કામ થયું તમારા કામ થયું બધા બોલે છે ને પેલું બોલો કે જ્ઞાની કોઈ શીખાય તો બોલો પછી સમજ આવશે કે એવું કરશે કામ લાગશે રસ્તે પડ્યા છે નીકળ્યા છે ભાઈ તમે ભૂમિકા જ વર્લ્ડ માં ના હોય જો ના હોય બીજું બધું થાય જો કામ થઈ જાય ચિત્ર વળી એટલે બીજા બધા ચિત્રપટો ઉડી જાય પહેલાનો ચિત્રપટ છે આ એ પણ આટલું જ છે પણ અત્યારે નવી ચિત્રપટ પણ ડબલ થઈ જશે અત્યારે ભગવત ફિલ્મ પડવા મળી છે નાગાઓની ફિલ્મ પાડી હતી સંસારની સંસારમાં નાગા હોય જાગા હોય બળવાપુર હોય સાહેબ શું કરું કેટલા ટકા ગયા 90%. મનનો સ્વભાવ શરીર ની બહાર નીકળે નહી એવો આપણે શરીર ની બહાર જ નીકળે નહી મન મન બહાર ના નીકળે સાહેબ આપડા લોકો સમજણ નહીં હોવાથી મારું મન પ્રત્ય છે મારું મન છે મુંબઈ ગયું છે આ સમજણ નહીં બોલ્યા કરે બાળક સમજણ કહેવાય છે બાળકો બોલે મન બહાર નીકળે જ નહીં આ સીટ એટલું બાર પટકા ખુલા ભક્ત છે એ જો કદી ઠેકાણ આવ્યું તો પછી કશું કરવાનું રહેતું જ નથી દ્રવ્ય કર્મ ઉભા થાય દ્રવ્ય કર્મ કાલે છે ને પેલા નહી રૂપ કર્મ બધા એનાથી લીધો તેથી તો અમે કહીએ છીએ પડી વસ્તુ જે તેથી અમે કહીએ છીએ કે કરવાનું અમારે જીત કરાવવાની અમારે બે ચીરો તમારે કયા પ્રમાણ કર્યા કરે તમારે કશું કરવાનું એવું કહીએ છે એવું ને કશું કરવાનું નહીં હે કશું કરવાનું નહીં તમારે હા જય જરૂર છે ને તે ફિઝિકલ છે અર્ધચેતન એટલે ચેતન અર્ધને અંશ થતો નથી પણ આપડે કોઈ ચાવી આપેલી ગાડી હોય એમાં આપડે ચાવી આપી એટલે શક્તિ મૂકી છે એટલે તે શક્તિશાળી છે જ પોતે પછી ગાય અને ઘરે તારે ને એ રીતે ચિત્ત મોટા મોટી વસ્તુ છે આખા શરીરમાં મોટા મોટી શક્તિ વસ્તુ છે મન ચાલે કે ના ચાલે, મન બહુ ચાલતું હોય કે શું કે ના ચાલતું હોય, કેટલી મન કર્યા. તેથી અમારે તો ચિત્ત અમારા વસરાયા કરે પેલા, પછી સહન ગુજાગૃત કરે. ચિત્ત વાયું ભરે ને, તેથી આ એવી લોકો અહીં આગળ ચક્કર ઉપર ગોઠવડ આવે, અહીં ગોઠવડ આવે, અહીં ગોઠવડ આવે. એ મન ની સાધના નથી આવતી, ચિત્ત ની સાધના. પણ એને ચિત્ત ને મન ને ઓળખવાની શક્તિ નહીં હોવાથી એ મન બોલ્યા કરે કે ભાઈ મન તો ફિઝિકલ છે, જેમાં જરાય ચેતન નથી એવું મન. મનમાં તો આત્મા તન્માયકાર થાય તો જ તે મન ની અસર થાય. આત્મા એને અરે નહી મન અજ્ઞાની માણસ નહીં છે. તે બે જાતના વિચાર આવે છે, સારા વિચાર આવે તો તન્માયકાર થઈ જાય છે, વિચાર ને એક રૂપ થઈ જાય છે, નહીં થઈ જાય. અને ખરાબ આવે તો કેટલો રહે એવો અનુભવ થયેલો. ખરાબ વિચારો પોતે જુદો રહે છે, તેકડે બઉ ઊંચી દશા હોય છે, તારે ગમતી નથી, કંટાળો આવે છે, ખરી ઊંચી દશા પાછળ દે છે. ખરાબ વિચાર આવે તો ખૂટો રે, ના ગમતા વિચાર આવે તો ખૂટો રે ને, તમને રેલા બધા ના ગમતા વિચાર આવે. હા તારે કંટાળો આવે, વિચાર આવે છે ભલે તો. અમને શું આવતા હતા ત્યારે અમારે ગણતી હતી, તો અમે એને એને વહેલી ના હોય. અમે તો ચિત્તની કિંમત ગણી ક્યાં બધું નીચે ગાય જાય છે. ચિત્તના અંદર નો ચિત્ત આખા શરીરમાં અહીંથી એમની ઘટકે, અને બહાર આખા બ્રહ્માંડમાં ઘટે છે. ચેતના ભટકવાનું કારણ જૂની ગ્રંથિઓ ને, ચેત ભટકે છે એનું કારણ ગ્રંથિઓ ના, એ પોતાનું એ પોતાની ફિલ્મ ના આધારે, ગ્રંથિઓ ના આધારે મન ફર્યા કરે પેલે પોતાને જ ફિલ્મ સ્વતંત્ર. ગ્રંથિઓ બધી મન નહી હોય, એ મન ગ્રંથિઓ ના આધારે ચાલે, પણ ચિત્ત પોતાના એ સ્વતંત્ર વસ્તુ. અરે અહીંથી મુંબઈ જાય અને કોઈ સ્ત્રી એને ગયેલી હોય તેની તે સ્ત્રી ફરી દેખાય હોવું પછી ઘણી વાંચે ત્યારે આપડે એને કઈ તારું ચિત્ત વધી ગયું છે. એ મૂળ ગ્રંથ છે, પણ એક્ઝેક્ટ મારું મારું બધું દેખાય ને, હે વાર્તા કરતી ખબર. મન ને એવું નથી, મન મન તો બહુ વધુ લોકો મન ને જેટલે ભેદ ને સમજતા જ નથી. હિન્દુસ્તાન ના લોકો એ પૂરો પૂરો ભેદ સમજ્યા જ નથી. તો બધા મન માર મન ને મારો મારો એવું જ ક્યાં કરે હજી સુધી, મન ને મારો કે મન નો દમન કરો. મન ને શીખે કરતો કેમ મન ને મારવાનું લોકો છે, મન ને મારી નાખે છે તો પછી રહી શું તાર પણ મન તો કિનારે લઈ જવા ના છે, બાઉન્ડ્રી લેસ છે. કેવું છે બાઉન્ડ્રી લેસ? સીમિત નથી આ, અસીમ મન છે. કેવું છે? અસીમ. બધા પર્યાય દેખાડે એવું બોલતા અશુદ્ધ ચૈતન્ય ને સિદ્ધ કે ચિત્ત બંધાય નહી. મન કામ કરતું બંધ થઈ જાય એટલે મન જે એટલું ડિસ્ચાર્જ થાય કે નવું ઉત્પન્ન ના થાય. અહંકાર કામ કરતો બંધ થઈ જાય, જૂનો છે એટલો ડિસ્ચાર્જ છે એટલો નવું ઉત્પન્ન ના થાય. બુદ્ધિ જૂની છે એ વિચાર છે તે ઉત્પન્ન ના થાય. સાહેબ ને કેટલા કલાક નો પડી છે? બે ચાર દાડા થયા. ત્રણ ચાર દાડા થયા દાદા? ત્રણ ચાર દાડા થયા. ત્રણ ચાર દાડા થયા હજુ જ્ઞાન આપ્યું નથી. તે પેલા 90% ચિત્ત થઈ રહ્યા છે ત્યાં પછી પેલો આખો કહે જો બની આવે સહજ માં તાઈ ને ચિત્તે બરાબર કે છે દાદા? એ કરવાનું એવું બાન જ રહે છે ને. અને ભગત ને હું ભગવાન જુદા છે. મંદિરમાં લોકો ને એ ના થાય, છૂટી ના થાય. વ્યવહાર છૂટી ના થાય, વ્યવહાર બગડે ને એટલા માટે અને અધૂરા ગાંધી ગાંધી એવું કે મંદિરમાં સુષ્મા પથરાની મૂર્તિ થઈ એવું ના બોલાય. વ્યવહાર બધો બગડી જાય, વ્યવહારનો જવાબદાર થશે, રિસ્પોન્સિબલ થઈશો. આપડે જાતા જઈ નહીં દર્શન કરતા અને સાચન દેવો તો છે જ ને અંગ્રેજોમાં એને કોને લીધે દેવ લોકો થયા ને દેવમાં મજામાં છે ને મજામાં છે ને જેટલું ધર્મ થી થયું એટલું સંસારમાં અવકાશ મળે દુકાન ભગવાન ના દર્શન કરે પાછું ચીજ છ દુકાન માં હોય અને બાર જોડા હોય ભગવાન દર્શન કરે જોડા માં ચીજ હોય બાર એક માણસે 40 મિનિટ એવું જ્ઞાન છે સંસ્થાનો મોભો બોલાવે ને સંસ્થાનો મોભો એ ના હોય તમે મુભાવારા ખરા કે નહીં પણ તો તમારે ભૂલી ગયા છો ને તારે મુભાવારા ભૂલી જાય તારી ત્યાં આગળ આપણે પાણ પડી છે ત્યાં મોક્ષ પડશે એવું ખાતરી થાય ખાતરી થાય હે તું નથી વાત કરતો વિચારવાનું છું તારે મન ખરું કે પૂર્ણાહુતિ કરીને પાછું આપે છે કુદરતી પૂર્ણાહુતિ રહીએ તમારી ઈચ્છા પ્રમાણે બધું તમારું જે છે તે તમારી ઈચ્છા પ્રમાણે કુદરતી પૂર્ણાહુતિ કરીને તમને પાછું આપે એનું કામ બીજું કશું નથી એને ઉપકાર કરવાનું કામ નથી કે અપકાર કરવાનું કામ નથી શું છે ઉપકાર કરવાનું કે અપકાર કરવાનું કામ શક્તિ નું કામ ઉપકાર કરવાનું કે અપકાર કરવાનું કામ નથી ભગવાન કરતા છે ભગવાન તો એવી મજૂરી ના કરે ભગવાન એવી મજૂરી ના કરે ને ભગવાન એવી મજૂરી ના કરે ને ના કરે તો બીજા કોઈ મજૂરો મજૂરો કરે એ જ મજૂરી કરે બધી ભગવાન મજૂરી શું કરે મજૂરી નું એમાં સાધન નહીં કારણ નથી એનું ભાઈ એવું નથી હાથ નથી વાણી ચલાવું છે ચાલે છે બધું ભૂલ નથી ખાતા ને મરે બધી સ્ત્રી એવું નહીં બનશે ને એ બધું કાર્ય એ કરે પણ તે ઉપકાર તો ઉપકાર નથી કરતી ભગવાન ની સરળ તદ્દન ભગવાન ની સર્વ રિલેટિવ માયાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. ભગવાન ની સર્વ રિલેટિવ માયાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. આ બધા પાંચ પ્રકાર ના જે દોષો છે એમાંથી આજે વિષય સંબંધી દોષો પકડો બધા અત્યારથી નાની મના હતા ત્યાં સુધી ના વિષય દોષો ને પકડો ભાઈ નઈ આગળ ચાલો આજે તમને સમજાયું એટલો વિષય વિકારે એટલો જ જે જે પ્રકારના નોનપ્રમાંથી હતા સુધી જે જે દોષો થયા હોય તેને મેં જોવાનો પ્રયત્ન કરો એટલે મેં જોવા દેખાવા મળશે. શરૂઆત થશે આજથી આજથી આખી જિંદગી ઉચ્ચ ના દેખાશે. ખબર પડે ને દેખાય કહ્યું હોય બધું અવળા ભાવ રસ્તામાં જતા આમ થાય કોઈ વિશેષતા પ્રતિક્રમણ કરવાના જ્યાં સુધી આપણને યાદ આવે ત્યાં સુધી પાછું આખ્યો બીજેને શરૂ કરી દો. આખ્યો બીજેને ઊંડા ઉતરો તમે સામાયિક કરવું છે સામાયિક પ્રતિક્રમણ સામાયિક ઈચ્છાથી કે સંસારથી મુક્ત એ પ્રતિક્રમણ અંદર એવું નક્કી કરીને ઊંડા ઉતરો આવે આખ્યો બીજેને ઊંડા ઉતરા મળો આજે પાંચ વખત ઓમ રીમ બોલીને જાય પછી છે તમારે ઘેર કરો તો ચાલુ થશે એ ખરો તમે ઉકાળો અંદર ઉકાળો તો બધું ઉખડે બધું નહીં તો આ તો ઉખડે છે અંદર વચ્ચે કે ગેપ પડી શરૂઆત છે બિગિનિંગ છે ને બિગિનિંગ પણ બીજા ધોરણ સુધી પહોંચ્યું પણ બહુ ખરાબ કચરો એટલે આ બધું ખોદી ને બધું કાઢી નાખે સાફ કરી નાખે પછી એક દાડો ચોરી નો આપીશું ચોરી નોટબોર્ડ માંથી કર્યું હોય અત્યાર સુધી કર્યું એમ નહીં ચોરી એટલે પૈસા એટલે નહીં મન થી ચોરી કરી હોય બીજી ચોરીઓ કરી હોય તો બધું જડશે નહીં બધું જડશે ને બધું ખોટી જશે આ બધું હલકા થશે ને ત્યારે બહુ સારું પડશે આ મુંબઈ બધાને કરાવડાયેલું છે પણ અહીંયા આગળ કરાવવા દે જાય શું જોગ બેસતો નતો બરોબર આજે જોગ બેઠો તમે તો હવે રોજ થોડું થોડું ચાલુ રાખીશું કારણ કે આ બધાને જરૂર છે બહુ જરૂર છે તમને કહ્યું જેમ જેમ ઉતરશો ને તેમ તેમ તમને દેખાય તમને થોડું થોડું સાહેબ ઉતર્યું ક્યાં સુધી ઉતર્યું લાગે છે ને કોઈ આ સંસારમાં બીજા કોઈ ઉપાય નથી બે દાડા પેલો યાદ આવે એવું તમને સમજાયું હે આ તો આત્મશક્તિ કામ કરે છે એટલે આત્મશક્તિ ની હાજરીમાં પ્રજ્ઞા શક્તિ જબરજસ્ત કામ કરે છે તો પ્રજ્ઞા શક્તિ ને શુદ્ધ ચિત્ત બે દિવસ થી ધરાગા ભર કામ કરે છે ખોદી ખોદી બધું આમ તેમ બધું ક્યાંથી ખોરી કાઢે છે આપણે યાદ ના હોય તેવા બધા ગુના બધા યાદ ના હોય તેવું આવે ને હે નોનપણ નોનપણ સુધી પહોંચી ગયું હતું બહુ બધું નોનપણ સુધી નહીં પહોંચ્યું સરદારજી ને કેમ નું લાગ્યું પેલા મોટા સરદારજી ચોરી નો જ બધા ચડે કે નોટો માં આ કરી દઉં આ કરી દઉં પેલા જોડે આ કરી દઉં પેલા જોડે આ કરી દઉં બધા જડ્યા કરે અને એ બધું ધોવું તો પડશે ને અત્યાર સુધી ગમે તેમ સ્ટોક ભર્યો એ ધોયું હોય તો તાર મન ચોખ્ખું રહે બધું સારો રહે પ્રતિકાર હશે તો ના બહુ જેને જોયું થયો હોય તેને શેરી નાખે મુંબઈ કરી આજે હા પણ આ બહુ મોટી વિધિ કરી મેં આ બધા મન સ્થિર સ્થિર રહ્યા કોઈ દાડે જૈન હોય તો શીખેલા ભાઈ કલાક બે વાર પણ તે આ બધા સ્થિર રહે વૈષ્ણવ બધા શીખેલા ના હોય એટલે બહુ મોટી વિધિ કરી દીધી આજે વિધિ કરી અને બધું બહુ મોટું આવે બધા તે ઓલું બોલાયા હતા અહીંયા આગળ રાખેલા ભાઈ ખોટતું નતું મુંબઈ કરાય છે ના બોલાય કર્યું મારો મામલો છે. પેલા વાસુદેવ મારા કઈ ગયા કે મારા બે હાજર તકડી મારા જીડી જીવ કરશે શું કરી શકે અને પ્રતિક્રમણ એટલે અંદર બધું આપણે પ્રતિક્રમણ કરી દઈએ જય ગુનેગાર નથી એવું તમને કહું છું પણ એનું પ્રતિક્રમણ કરો આપણે શું કહ્યું ટાકું છું કે કેમ કર્યું એટલે તમે ગુનેગાર છો એટલે કર્યું કેમ કહીએ ને એ ખોટાઈ નથી જગત ને એવું બોલવું પડે તમને બરોબર રુચિ બરોબર હવે રવિવારે જ્ઞાન મળી જશે પછી બહુ સરસ થાય બાનો કઈ વિચાર વિચાર આવ્યો નતો ને સચું જ નહીં તમારી આ ભૂમિકા તમારી થઈ ને આ ભૂમિકા પુરુષારી છે પણ ભૂમિકા નો માલિક તમારે થયા માલકી પણ તમારું છે કે પેલા બેન નું પણ બેઠો છોકરો તેનો બધા મહાત્મા ની માલકી કણ બધા વાપરે મન વચન કયા ને બંધ થઈ કે ત્યાંથી એ સ્વાભાવિક ની બહુ મોટી કિંમત છે શું કાર્ય કરતા હતા સંસારી કાર્ય કરતા હતા તકના સંસાર ને તોડતા હતા શું કે છે વળગેલા સંસાર ને તોડતા હતા આત્મ કાર્ય કહે ને આત્મહિતુ ના માટે જે કરવામાં આવ્યું એ આત્મ કાર્ય કહે તમારે થોડ્યા પછી બંધ થઈ ગયા મેરેજ બરોડા પોતાના પ્રકૃતિ જ જઈ ભારે પ્રતિક્રમણ છે. બીજા બધા પ્રતિક્રમણ કરતા આ ભારે ભ્રમણ કર્યો છે. મુંબઈ માં તો ચાર પાંચ વર્ષ પતાવે છે. દરેક અવસ્થામાં બીજી અવસ્થા થાય છે અને સાહેબ ને બેઠા છે એ ઘરે પેલી સાહેબ હતી અવસ્થા ઉત્પન્ન થઈ અવસ્થા ઉત્પન્ન થઈ એ અવસ્થામાં પહોંચી ગયો એવી થઈ ભેગા થયા એની અસર થઈ ગયા અસર થઈ એટલે કોજ ઉત્પન્ન થયા કોજ ઉત્પન્ન થયા કોજ ને અસર દેવ ને કરી દે હવે એ અસર આવતા ભાવ નું ઇફેક્ટ થાય છે. શું થાય છે આ જે પોલી છે એ આવતા ભાવ ની ઇફેક્ટ થાય છે. એ પોલી આપણે જોઈ નાખીએ તો કેટલાક ભાઈ એવા હોય છે કે ના ધોવાય તો હલકો થઈ જાય તો આપણે આમ આવતા ભાવ ભેગું થાય ને આમ તો આમ આમ હાથ અડવાથી જ જતું ખરી પડે ઘોડા માં જોડેલું હોય તો એ પૂરી જાય આજે પ્રોગ્રામ રાખી દો ભાન થઈ જાય તો સ્વપ્ન પડે ખાલી જોવા કરવાથી નીકળી જાય દાદા પરિશ્રમ કરવું જ પડે. ખાલી જોવાથી નીકળી ના જાય ફરી ના થાય પડ્યો નહીં જાગૃતિ જાતનું કેમ આવ્યું કે સારું ના આવ્યું આવું આવ્યું સપનું ના આ દઉં આ સપનું છે ને કોમ્પ્લેક્સ તો આપનું ખાવે છે ને ગુસ્સા માં કાળે હવે કેટલો માર નગર કામ ના નહી મારા ના મારા કેવું મારા વ્યવહાર ના કેવું અનંત દાદા ની વાત આટલું છે અમારે તમે આ રીતે ધ્યાન સુધી ધ્યાન થતા નથી જ્ઞાન નથી માટે અજ્ઞશક્તિ જ્ઞાન નથી અજ્ઞશક્તિ ને મેમરીથી ચાલે યાદ કરવું પડે તો યાદ કરવું પડે તો ચોથાદારે શું ખાધું તમે યાદ કરવું બહુ મુશ્કેલ પડી જાય ચોથાદારે યાદ શું ખાધું ત્યારે યાદ કરવું હોય તો બહુ તકલીફ પડી જાય તો તમારે ત્યાં પીએચડી ને તકલીફ થઈ જાય પ્રજ્ઞાશક્તિ નું કામ કઈક ભૂલાઈ ગયેલું બધું યાદ આવી જાય પ્રજ્ઞાશક્તિ ઉડી ઉતરતી ઉતરતી બધું ઘણા પતાર તમને દેખાડે પણ દેખાડે આગુ પાછું થાય છે એને મારા થાય છે પણ મારા આગુ પાછું થાય છે બધું એને માટે આપડે કશું કરવું નહીં પડશે વાણી બોલતી નથી તે મન છે તે ચૂપ થઈને જોયા કરે હા એ ચૂપ થઈને બેસી રહે હા અને વૃદ્ધિ વૃદ્ધિ બધા બંધ થઈ જાય શબ્દ હવે તે વખતે આ બધું કામ કર્યા કરે છે બધો શબ્દ થઈ ગયા કરે છે તે વખતે આપણું આપણું સુધાર કરવાનું થઈ ગયું ને એ બધું ખરે આ મોટા મોટું એ કહેવાય એ બીજ ના જોર થી અત્યારે આ બીજા દોષ થાય જો નથી કરવા તો થઈ જાય તમારે કેમ ને ત્યારે આવો ને અહીં આવો ને આપડે રોજ કરાય છે કલાક કલાક રોજ કરાય છે બધાની ભાવના છે એટલે આ તો વિટામિન છે બહુ મોટું વિટામિન વડોદરાનું ગધું નહીં પહોંચે કેમ લાગે કેમ લાગ્યું? લાગેલો મને પરિચય બહુ થઈ ગયો, જાદો પરિચય થઈ ગયો. વડોદરામાં તો અમુક જ માણસો નો પરિચય, પછી ધીમે ધીમે વધવા મળ્યો.